સાત સાથી મહારાજ એમને ત્યાં આવેલા કાલે. એમાં પૂછ્યું કે તમે વરવાની અંદર શું લેશો, વરવામાં શું લેશો? હા તો કે આ ચાર જણ જે છે તેમને માટે લીલું નહીં ચાલે, લીલું એટલે લીલોતરી નહીં ચાલે, અને આ ત્રણ જણ છે તેના માટે લીલોતરી ચાલશે, એટલે બે જુદી જાતનું બનાવવું પડ્યું કે મહાવર્ત અમને વર્તે છે, કારણ કે બધું જ વર્તે જ છે, અમને વર્તે છે, સંપૂર્ણ સંયમ છે અમારો. દેહ ના જ માલિક રહ્યા નથી, મન ના માલિક નહીં રહ્યા, વાણી ના માલિક નહીં રહ્યા, જો તો કરો સંયમ તો જો. એટલે એ દાદા એવું કે પર પરિણતિ ની અંદર આપ પર પરિણતિ માં બેઠો નથી, તમે એ શીખવાડ્યું છે પરિણતિ દૂર થાવ, પર પરિણતિ. અને આ લોકોએ પર પરિણતિ મજબૂત કરી ઉઠી, પર પરિણતિ મજબૂત કરી, હા મોક્ષ જવા સારું. તમે જોયું તો આગળ કાંધી સામે ત્યાં જોયું ને, બધા બહેન બહેન બધા જોયું ને, એ બધું એવું ને એ જુદા રિવાજો બધા. દાદા બહુ વખત આટલી વસ્તુ જે દેખાય સહજ ક્ષમા નહી દેખાય, સહજ ક્ષમા નહી. તમે એને એને એને કશું કહ્યા તો એ નોંધ રાખ્યો કે રે નહી, નોંધ ના રાખે એમ સહજ ક્ષમા કહેવાય. શું કહ્યું? નોંધ ના રાખે તેમ સહજ ક્ષમા, નોંધ રાખે તમે કશું કહ્યું હોય તે નોંધ માં રાખી દે, છ મહિના પછી ભૂલે નહી. બીજું શું કઠોરતા એમને હોય, એ કઠોરતા કઈ જાતની? આગ્રહ એ આગ્રહ બાગ્રહ બધી જતા, દરેક જાતના કઠોરતા હોય, કઠોરતા હોય, પકડ હોય, અને પછી સરળતા ના હોય એમના, સરળતા ના હોય. એટલે તમે તમે વાળો તો વળે નહી, નમ્રતા તો હોય નહીં પણ સરળતા ના હોય. નમ્રતા કોઈ જોવામાં આવે છે દુનિયામાં કોઈ ચીજ જરૂરિયાત નથી એવો ભાવ રહેવો જોઈએ. આપણા મહાત્મા એવું કઈ છે નહીં પણ મારે કામ લાગશે એવું કોઈ ચિંતા રહીત પણ ભોગવે છે. એટલે આગ્રહ અને દુરાગ્રહ થી બધું અટક્યું બધા. આપડે એ તો દક્ષિણ મને લગન બગલ વખતે હું તો દર્શન કરવા કોઈ પૂછે મને, ત્યારે મનમાં એમ પૂછે ખરો કે ચીના કયો ધર્મ ના થયું કોઈ પૂછા રહે ને, કારણ મારું હાસ્ય સ્વીકારી કોઈ બધા ધર્મ નો હું છું, બધા ધર્મ દરેક ને લાગે મારા હાસ્ય સ્વીકાર કરતું. વિરોધી ધર્મ નો હોય તો મારું હાસ્ય દેખે પેલો વિરોધી ધર્મ વાળો, એ જાણે મારી ભૂલ છે, આ એમની ભૂલ નથી. આ મને તારા તારા ધર્મ જોડે લેવા નિસ્બત વધો નથી, મને કોઈ જાતો વધો નથી. તું તો કહું તો હે તાર મંદિર માં આવું. હા પછી ક્યાં એટલે દાદા આપતા થાકી જાય, વેચનારો થાકી જાય. ચલ મશીન માં તો આપી, ઔરંગાબાદ માં નવાજ દાદા પેલો આતો આવું તો આસંગ તરફ આપી તો ખરું ને. હા ત્યાં ઉપર પાલીતાણા માં હા પીરા પીરા હા વ્યવહાર છે. આપડે આપડે કેવું શું પોતાના ધણી ધણી જોડે નિશ્ચયથી નમસ્કાર કરી અને બીજા બધા વ્યવહાર થી નમસ્કાર કરવા મુશ્કેલી કરી વાતો કરો. ગાડું પાટે નહી તૈયાર નહી પડે જે ભેગા થાય. ભગત પટેલ આપડા સાદવાડ માર્ગ કહેવાય છે, અનેકાંત માર્ગ કહેવાય છે, એટલે જીન માર્ગ કહેવાય, જઈ જીનેશ્વર માર્ગ કહેવાય. મને કેટલાક મોટા મોટા માણસે એમ કે છે કે તમે આમ જાહેર કરો કે જૈન માર્ગ છે તો આમ બધા આવીએ મેં ના આવ્યું. એ જાહેર કેમ થયું તમારે લીધે તમે ના આવો કે મારે ગયા એટલે દાદા તમારા દૂધ માં પાણી મને મને જૈન બનાવવા જાય છે. કન્ડિશનલી પૂરો કરતા હોય તો મોક્ષ માં કન્ડિશન ના હોય. મોક્ષ માં કન્ડિશન ના હોય, કન્ડિશન એન્ટ્રી છે ત્યાં. અને કન્ડિશનલ તો સંસાર ઉપર હિંમતભાઈ કહે છે કે આજે આધ્યાત્મિક માર્ગ છે તે શબ્દાતીત છે, અરે ધર્માતીત છે, ધર્માતીત છે અને સંપ્રદાયોથી અને સંપ્રદાયોથી પર છે આધ્યાત્મ. અને આ ધર્મ નું આ બધું જે છે તે બધું સંપ્રદાય નું બધું, એ સંપ્રદાય ની બધી પરંપરાઓ બધી ચાલ્યા. સંપ્રદાય બધું એકાંતિક, સંપ્રદાય એટલે એકાંતિક, આપડે તોડી નાખવા ઈચ્છા ના હોય, હોવું જ જોઈએ. બરોબર છે, કારણ કે જે રસ્તે થી આપડે ઉપર વધ્યા છે તે રસ્તો બીજા લોકો ને આવવાનો રસ્તો છે. કેટલાક કે છે તું જોડે રહી ના આવે આ નવી વાત સજાવતા બહુ વાર લાગે ને, સહેલી પણ નવી વાત સજાવતા વાર લાગે. જૂની વાતો બધી હોબી હોબી મગજ થઈ ગયું. હજુ કેટલાય માણસ એવા છે મારા બહુ પરિચય ચારી વર્ષ પરિચય વાળા, પણ આ વાત સસ્તી નથી એમને, ઉતરતી નથી. કારણ જૂનો માલ ભરેલ છે ને તે મારે જપતા નહીં, જાપટી આપડે નીકળી જાય. એમને મારી નજીક ના ના મુજબ થાય ને ભર્યું, એટલે આ બધું રહી ગયું બધું દૂર. હું શું કરું, સત્યનારાયણ છે ને બધું. હા દાદા, પરિણામ આવ્યું ને બરોબર છે. ઘડી પેલા સુધી આપડે પડી ગયા 500 રૂપિયા તો ગયું. હવે એ લમડે લખેલું, હા લમડે લખેલું, એક જ ખોટ ખાવી લમડે લખેલી, બીજી બાજુ ખોટ ખાઈ હાય હાય કરી બે ખોટ ખાઈ લોકો જગત માં જગત આ લોકો ખોટ ખાઈ બે ખોટ ખાઈ. એક તો પેલું ગયું અને બધી હાય હાય, બીજું આપડે એક જ ખોટ થઈએ લમડે લખેલું હોય તેથી હિસાબ જ હોય ચુપે થઈ જાય. હવે બહિષ્કાર તાપામાં આપડે મૂક્યો આખો બહિષ્કાર, ભવિષ્ય તમારે એ બાજુ વિચારવાનું થયું. એટલે ભૂતકાળ કોણ બહિષ્કાર તાપામાં, એટલે વર્તમાનમાં રહેવું, એ ગોટમાં બેઠા હોય ને વર્તમાન રહેવું. બીજું બધું બધું મન જે દેખાડે ને એટલે મન જ્ઞેય છે. તમે શુદ્ધાત્મા, શું સાહેબ નું નામ શું? મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ બધા જ્ઞેય સ્વરૂપે છે. એટલે મનમાં જે વિચાર આવે, ખરાબ આવે કે સારા આવે, ગમે તેવા આવે, એ બધા જ્ઞેય સ્વરૂપ છે. એટલે જોવાના જ છે, ખાલી આપણે એમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. બિલકુલ મન ને જરાય વિચાર કરવાની આપણે જરૂર નહીં. નરેન્દ્રભાઈ એને મેરે કામ કર્યા કરે, નરેન્દ્રભાઈ મન બધું કામ લાગે ને, તે વ્યવસ્થિત તાબા ના આધારે વ્યવસ્થિત પ્રેરણાથી. એટલે તમારે કશું નહીં કરવાનું, તમારે તો નરેન્દ્રભાઈ શું કરે જોયા કરો. ગાડી ચલાવી હોય તો નરેન્દ્રભાઈ ગાડી ચલાવે, તમારે જોયા કરવાનું સમજો ને. ગાડી નરેન્દ્રભાઈ ચલાવે, તમારે જોયા કરવાનું. એટલે આ તો વર્તમાનમાં રહેવાનું, વર્તમાનમાં એ વર્તમાન છે આપણે. એટલે ગોટમાં બેઠો હોય, ગોટમાં આવતાની સાથે બધા ઉભા થાય લોકો, તો આપણે શુદ્ધાત્મા રીતે એને જોવા. અને જે બહારનો ભાગ છે, આંતરિક ભાગ, રિયલ ભાગ શુદ્ધાત્મા છે, અને રિલેટિવ ભાગ છે એ કર્માધીન હોવાથી, એના તાબામાં નહીં હોવાથી નિર્દોષ છે. શું છે? આ તમામ ભાવામાં નથી. તો કર્મ જેમ નચાવે તેમ એ નાશ બહારનો ભાગ, તો એટલે નિર્દોષ છે. વિચારો નિર્દોષ છે, અને ચાર્જમાં દોષિત છે. ચાર્જમાં દોષિત છે કેમ દોષિત? કે રાત્રે આપડે તો આયા કોઈ માણસો, અને 5-7 માણસો આયા, એટલે આપડે ધૂમ પાડી કે મહેન્દ્રભાઈ બાણ ઉગાડો. એટલે આપડે પૂછીએ કોણ છે ભાઈ? કે તમે છે તો આયા છે, ગોંડલ થી ગયા. એટલે આપણે જાણીએ કે આ ઓળખાણ વાળા લાગે છે, બહારનું ગાડીએ, પછી આપણે એક બે જણ ઓળખાણ વાળા, બીજા 4-5 ના ઓળખાણ વગેરે, તો પણ બોલાવે પડે ને આપણા સંસ્કાર ના થાય. શું કહીએ આપણે? આવો પધારો, બેસાડીએ. પણ પછી મય મન મનમાં શું થાય એ અત્યારે કઈ શું વાત છે? કરશું કેમ કરીને એમ? હા, એટલે મન મન તીકડે ખાટું થાય બગડે છે એ જવાબદારી આપણે માટે, કારણ કે એ ચાર્જ કહેવાય. એ જે મન બગડે છે ને એ ચાર્જ કહેવાય, અને જે તમે બોલાવો છો એ ડિસ્ચાર્જ છે. જે બોલાવો છો એ ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ એને થયા કરે છે, ચાર્જ એટલું જોખમદારી છે આપણી. સમજ ને, એટલે એવું થઈ જાય નહીં તો આપણે તમારા જો દોષ જ નહીં આવે. તમારે મહેન્દ્ર કરે કેવું કે પ્રતિક્રમણ કરો, અતિક્રમણ કેમ કર્યું? કઈ અતિક્રમણ એટલે જે ન કરવું એ કર્યું, માટે પ્રતિક્રમણ કરો ભાઈ. સમજો ને, એવું તમારે મહેન્દ્રભાઈ કેવો, મહેન્દ્રભાઈ કરે. પણ આ એ ચાર્જ કહેવાય, બધું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. એક ઔરંગાબાદ નું સ્ટેશન છે, મારા દાદાજી આવે છે આ કોર્ટમાં, મારે તો ફાંસીની સજા આપવી પડે છે. નરેન્દ્રભાઈ કરે ને, તમે જાણકાર છો કે નરેન્દ્રભાઈ શું કર્યું. જોખમદારી તમારી નથી, સાયન્ટિફિક સર્કોલર એવિડન્સ. અને પછી આપણે એમ કેવું ખરું કે નરેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ એમ કે મારી ભાઈ ક્યાંથી આવ્યું આ પેલા સાહેબ ને સમજાયા હતા નકલ કે આપડે એમ કેવું મારે ભાઈ ક્યાંથી આવ્યું એટલે છૂટી ગયા, આપડે સાવ છૂટી ગયા, કારણ કે આપડી ઈચ્છા નથી એવું નક્કી થઈ ગયું. આમાં શું જુએ છે કે એનો હેતુ શું હતો એ જુએ છે, શું જુએ છે ક્રિયા જોતા. જેમ તમારે જગદટ માં હેતુ જુઓ ને, એનો હેતુ શું હતો, ભલે દર્શનિક પુરાવો ગમે તેવો ભાઈ, પણ એનો હેતુ શું હતો એ પાસે જોવો છો ને તમે, અમારે હેતુ જોવાય છે. પણ તમે ડિસ્ચાર્જ ને ચાર્જ કહો છો, કારણ કે ભ્રાંતિ જગત ભ્રાંતિ નહીં, અને આ જજમેન્ટ જજવે બધા જજમેન્ટ એ બધા ભ્રાંતિ નહીં, બધા એ ડિસ્ચાર્જ ને ચાર્જ કહો છો, એટલે તમે આ જ કર્યું છે એમ કહો છો. શું કહો છો, આમ કર્યું જેવું વ્યવહાર ચાલતો એવું કરવું. એટલે આ વસ્તુ તમારે છે બધાને નિર્દોષ જોવા, શુદ્ધાત્મા દર્શન દર્શન રીતે નિર્દોષ રીતે જોયા કરો. આ બાજુ છે તે આરોપી ઉભો છે તે નિર્દોષ શીખવું જોઈએ આપણને, આપડે આપણી ભાષામાં. પછી આ જગત ની ભાષામાં પાછું આપણે આરોપી જાણો છે, બંને ભાષાથી આપણે સમજવું છે. એટલે ઘણું ઘણું આવું બધા ફોડ પડે ને તો બધું નિવેડો આવી જાય. ભાઈ રાખવા જેવું જગત જ નથી, કોઈ ઉપરી છે નહીં, ઉપરી છે જે તમે જ છો ને, જે ભગવાન છે તમારું સ્વરૂપ જ છે, તમારું સ્વરૂપ જ ભગવાન છે. જેવું તો બોલો, તમને આ જજ થયા એ માણસ માંથી જજ કે આ વકીલ છે એ હેલું છે કે ભગવાન થયું હેલું છે? જે થવાનું અઘરું કે જે નથી તે થવાનું અઘરું, એ ભાષામાં પૂછો તો એ સહેલું, જે ભાષામાં જે છે તે થવું સહેલું. મારે તમે છો જ અને જે થવાનું તે એ અઘરું નથી, છો એ થવાનું છે, અઘરું નથી એ થવાનું અઘરું છે. આ દુનિયા આ પણ અઘરું સાથે થઈ પડ્યું આ જગત ને, કે જ્ઞાની પુરુષ નથી પડતા. જો જ્ઞાની પુરુષ ને તપને એ છે જ હશે, કે મહેનત કરવી પડતી, કાલે મહેનત કરવી પડતી, એક કલાકમાં પતી ગયું, એક કલાક. એટલે જ્ઞાની પુરુષ નથી એટલે એ દુર્લભ છે, કે છે મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. એવું કહ્યું, શું કહ્યું, મોક્ષ નું દાન આપનાર એવા દાતા દુર્લભ છે. એટલે વસ્તુમાં આ પોતાનું સ્વરૂપ કઈ અઘરું હોય નહીં, પોતે પોતાને જે પોતાનું જ છે, બીજું થવું હોય ત્યારે અઘરું પડે. એટલે વિભાવિક કહેવાય, પાણીને ઊંચે લઈ જવું તો અઘરું પડી જાય, અને નીચે લઈને જવું હોય તો ઠેઠ દરદાજી 600 મળતી આવે છે, ઠેઠ મળે છે. એટલે સ્વભાવમાં દરગત જગત આ જગત ને ચલાવે છે, એ સ્વભાવ જ કરાવે છે, કોઈને ચલાવવાની જરૂર નહીં. બધું સૂર્ય સૂર્ય ચંદ્ર બધું એના સ્વભાવમાં જ રહી રહ્યું. બધું વિભાવ વિભાવ કરતા મનુષ્ય એકલા કરે, કર્મ કલ્પના કરતા આ લોકો થાય. અને બુદ્ધિ જો હોય તો મનુષ્ય પર છે, બીજી કઈ બુદ્ધિ નથી. એને અહંકાર ને બુદ્ધિ જે કર્મ શું કર્મ બને છે. અને જાગૃતિ રહે છે ને, કોઈક વાર રે કોઈ વાર નહી રે, ના એ નહી રહેતી, એ છે તે આ સત્સંગ ઓછો હોવાથી. ભણગામ જેમ વર્ષો કેટલા કાઢ્યા હતા, એવું અમારે થોડું પણ ટાઈમ છે ને. આપની હાજરી માં આપ બધું કહો છો ત્યારે બધું બરાબર લાગે છે, પણ પછી જયારે કરવાનું આવે છે ત્યારે હવરી જાવ ને, બોલ હવરી જાવ ને તે બોલ જ કામ કર્યા કરે છે. બહાર છે તે ઓબળેલી વાત કરવા મગરી પડે થાય જ નહીં, પણ આ તો અમારે બોલ હવે બોલ જ આજે થાય આ જે જાગૃતિ આવી છે એ જાગૃતિ ફૂલ જાગૃતિ એમ કેવું જ્ઞાન, કેવું જ્ઞાન બીજું કોઈ અર્થ નથી એની, ફૂલ જાગૃતિ એટલે નિરંતર સેકન્ડ સેકન્ડ સમય સમય જાગૃતિ થઈ જાય. એ કેવું અત્યારે જાગૃતિ જાણી છે ત્યારે કર્મ ના ઉદય આવે ને એ પથાડ મારે કર્મ ના ઉદય બહુ ઉદય કરાવે, તો એ તો નિકાલ કરવાના છે ને, થાય તો નિકાલ કરવો છે ને, એ પાંચે આજ્ઞા બધા બરોબર રહેશે કે નહીં, એ બધું ફેમિલી આવી ગયું છે એકલા જે બનવાનું છે બનશે એવું નહીં, આપડે લોકો જે બનવાનું છે બનવાનું છે, નહીં બનવાનું બનશે એવું જે કે છે એ બધું એ બધું કાયદેસર નથી, એ વૈજ્ઞાનિક રીત નથી, એ તો ગ્રામ્ય રીત છે, કે ગ્રામ્ય જનતાની રીત હોય એવી વૈજ્ઞાનિક રીત નહીં. એટલે આપણે શું કે છે કે ભાઈ એથી ગાડીઓ દોડાવતા હોય તો કોઈ કે છે ભાઈ જે બનવાનું છે બનશે માટે વાક્ય નીતિ દોડાવો, આપડે શું કહીએ કે ના વાંચો ખુલ્લી રાખીને દોડાવો ગાડીઓ અને સાવધાની પૂર્વક દોડાવો અને પછી અથડાય તે ગાડીઓ વાંચો ખુલ્લી રાખીને દોડાવો અને સાવધાની પૂર્વક અને પછી અથડાય તો વ્યવસ્થિત છે, વ્યવસ્થિત નો દુરુપયોગ થાય તો મુશ્કેલી થઈ જાય ને, અને છે વ્યવસ્થિત એક જાય તમે સમજાવો વૈજ્ઞાનિક રીતે સમજાવું કે તમે શુદ્ધાત્મા થયા ને એટલે ક્રોધ, ક્રોધ એની વ્યાખ્યા એની ડેફિનેશન હોય ના હોય દરેક ની, દરેક ની ડેફિનેશન હોય ને, ક્રોધ કોને કહેવાય કે જે હિંસક ભાવ સહિત હોય અને ત્વાતા સહિત હોય એને ક્રોધ કહેવાય, તો તમારા ક્રોધ નો હિંસક ભાવ હોતો નથી તપાસ કરજો, તમે હિંસક નથી હોતો હે, હિંસક નથી હોતો તે ક્રોધ ના કહેવાય, એટલે આ ડિસ્ચાર્જ ગુસ્સો કહેવાય, કેવું કહેવાય ડિસ્ચાર્જ, એટલે ક્રોધ બિલકુલ રહ્યો નહીં. માન કોને કહેવાય કે જે માનમાં હિંસક ભાવ ના હોય, હિંસક ભાવ એટલે તિરસ્કાર હિંસક ભાવ કહેવાય, માન પોતે કર્યું એ જ પોતાના બીજા હલકો પાડ્યો તે જ હિંસક ભાવ કહેવાય, એવું એવું માન નથી થતું ના, એટલે એ જ કહું છું કે માન કોને કહેવાય કે હિંસક ભાવ હોય અને તો તો હોય પાછું તો તમે સમજાય ને, રાતે આપણે ઝઘડો થયો હોય ને જેની જોડે હવાર માં ત્યાં મૂકવા એટલે આપણને ખ્યાલ આવે પછી યાદ આવે, તેવું યાદ નહીં આવતું યાર, હા એટલે તો તો જતો રહ્યો નીચે ભાવ જતો રહ્યો, એટલે ક્રોધ માન માં આવેલો જતા રહ્યા, હવે શું થયું નિશ્ચય થી વ્યવહાર થી રહ્યા તે ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જ છૂટકો જ ના થાય ને, ડિસ્ચાર્જ જે ભરેલો માલ નીકળે પૂરણ થયેલો, આ પુરણ ગલન કહેવાય છે, શું કહેવાય છે પુરણ ગલન, આખું બોડી આત્મા સિવાય બીજો ભાગ બધો પુરણ અને ગલન એ ચાર્જ એટલે પુરણ થાય છે અને પછી ડિસ્ચાર્જ થઈ ગયો તે રીતે શું ગલન થાય છે, એટલે ડિસ્ચાર્જ ક્રોધ માર્ગ આવેલો થાય તેને આપણે જોયા કરવા, તેમ છતાં છતાં વધુ પડતો થયું હોય કોઈ પર ગુસ્સો અને તે હમાને દુઃખ થાય એવું થયું હોય તમારે સાથે કેવું કે મહેન્દ્રભાઈ પ્રતિમા કરો ભાઈ, કેમ અતિમણ કર્યું? આ પેલા દુઃખ થાય, બીજું બધું વ્યવહારિક વાત નું પણ ગમે નઈ, દુઃખ ના થવું જોઈએ. કોઈને દુખી કરીને આપડે સુખી થઈએ બની શકે નઈ ને ભાઈ. વધારે વધારે નુકસાન હોય તો ક્રોધ થી વિચારી, પોતે પોતાનું ઘાત કરી રહ્યો હોય તો ક્રોધ એકલો વિચારો કરીને વિચારી કરીને જતો રહેવો. એ વિચારી કરીને જતો રહેવો, કારણ કે વિચારવાથી હોતો જ નથી. આ વિચારો દેખાશે પરિણામ. બીજી બધી વાતચીત થઈ ગઈ? થઈ ગયો, સારી વાત. આમ કરતા જમી ના લેવાય સતતપણે અનુભવાતું નથી. પછી દાદા બધા સંજોગો જ એવા, પછી બધા સંજોગો જ એવા. પાણી ચોટવું પડે, ફરી કઈ જ્ઞાન અપાય તો બેજો આવે, બગડી ગયું ઉભેરી રાખવાનું. સિદ્ધાર્થમાં તો કાયમ જ રહે, સિદ્ધાર્થમાં તો કાયમ જ રહે, કારણ કે એ કઈ આગો પાછો થતો નથી ને. બરોબર, આગો પાછો થતો ના, આગો પછી આવી જાય છે ને. હા, એટલે તે જ ત્યાં બરોબર છે, પણ જે સતત રહેવું જોઈએ, સતત સતત રહેવું જોઈએ, નથી રહેતું, સતત રહેવું જોઈએ. હા, સતત રહેવા માટે આપણે રોડ ઉપર આ બાજુ બેઠા હોઈએ, કોઈની દુકાનમાં, કોઈની દુકાનમાં રોડ ઉપર આ બાજુ બેઠા હોઈએ, અને વચ્ચે પછી બસો જાય, ડબલ વેકર હોય પછી આ થઈ જાય, બીજું જાય, તો આપણે હમી પાસે દેખાતો બંધ થઈ જાય કે કેમ? એમ આ બધું જાય છે એટલે, આ વચ્ચે બધું જાય છે એટલે, અને ના જાય ટિકિટ બાજુ દેખાય. વચ્ચે ડબલ વેકન પેટા એટલે પોતે જોઈ શકતો નથી, પેલું તેરું આત્મા નથી. આમ સમજાય ને? બરોબર, એ જેમ જેમ ગોઠવણ થતા હશે છે દાદા ભગવાન શરણમ ગચ્છામિ, દાદા શરણમ ગચ્છામિ, અનુસંધાન માં આવી જવી જોઈએ કે વૃત્તિ એની જોડે અનુસંધાન માં આવી જવી જોઈએ ને. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, એની જોડે વૃત્તિઓ અનુસંધાન માં આવી જવી જોઈએ ને. કઈ કઈ વૃત્તિઓ? જે કઈ પ્રકૃતિ ના હિસાબે, પ્રકૃતિ ના હિસાબે જે કઈ વૃત્તિ હોય, પ્રકૃતિ ના હિસાબે. એ પ્રકૃતિ છે ને, તે પ્રકૃતિ હંમેશા ચાર થાય ત્યાર પછી પ્રકૃતિ રૂપક માં આવે, દેખાવમાં ફોટો પડે એવી. ચાર પ્રતિ ફોટો ના પડે, અને પછી ચાર થઈ રહ્યા પછી પ્રકૃતિ રૂપક માં આવે, ત્યાંથી ડિસ્ચાર્જ થયા કરે નિરંતર. એનો એનો ધર્મ જુદો છે ને, આત્મા નો ધર્મ જુદો છે. બે ધર્મ જુદા. હવે આત્મા શું ધર્મ કરે? નાયક જ્ઞાતા. અને પેલા નું શું ધર્મ? એ પોતે જ્ઞાતા દ્રષ્ટા નહીં, પોતે જ્ઞેય અને દ્રશ્ય. એટલે આ પ્રકૃતિ ભર્યા કરે તેમ એ જોઈ શકે. તો આપણે સિનેમા જઈએ અને ફિલ્મ ચાલે નહીં તો આપણે મોઆબ કરે ને નાખે. ફિલ્મ એને ચાલુ જ રહેવી જોઈએ યાર. સીન ગમે એવો હોય તો પણ સીન ચાલુ રહેવો જોઈએ, એવું નહીં ચાલુ ને. અને એન્ડ આવે તો ઉડી જાય ને. કેવું બધું આ તો મેં દ્રશ્ય દેખાય છે. એમાં જે તમે કીધું કે એન્ડ આવે એટલે સિનેમા માંથી બહાર નીકળીએ છીએ, અહીંયા જ્ઞાન થઈ ગયું, પ્રતિતિ થઈ ગઈ, અને એને એ પણ સ્થાપના થઈ ગઈ, પછી ઉઠી જવાનું. પેલું સિનેમામાં તો એન્ડ આવે એટલે ઉઠીને ચાલવા માંડવાનું, એવું અહીંયા એન્ડ આવે ત્યારે એનો એન્ડ આવે ને એટલે તમે કમ્પ્લીટ થઈ ગયા, પછી ઉપર ઉઠી ચાલવા માંડવાનું, પછી પૂર્ણત્વ. એમને દાદા એમાં જ એ ચેન્જ આપણે જે વાત કરતા હતા કે છતાંય પ્રારબ્ધ કર્મ ભોગવવું પડે એના અનુસંધાન જ્ઞાન થઈ ગયું, પછી એ ઉપર કેમ નથી ચાલી જતો? પ્રારબ્ધ કર્મ ભોગવવા જ્ઞાની ને પણ અહીં રહેવું પડે એવી આપણે કઈ ચર્ચા થતી કે પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે જ્ઞાની ને પણ અહીંયા રહેવું પડે એવી આપણે અહીંયા વાત થયેલી. જ્ઞાની ને ચક્રવર્તી ને અરે રહેવું પડે બરોબર ના. મારે એ પ્રશ્ન એ છે કે એ બધા ઉપર કેમ નથી ચાલી જતા? એ ઉપર કેમ નથી જતા? રહેતા જ્ઞાન થઈ ગયું, જ્ઞાન થઈ ગયું તો પછી જ્ઞાન થયા પછી તરત જ ઉપર કેમ નથી જતા? હા, હિસાબ ચૂકવાનું બાકી રહ્યું ને, ડિસ્ચાર્જ બાકી રહ્યું. હિસાબ ચૂકવાનો, હિસાબ ચૂકવાનો ફાયદો, હિસાબ તો નિકાલ કર્યા વગર ચૂકતો નહીં. આપણને એક દુકાન મોટી કાઢી છે, એમાં હવે આપણે ફરી જવાનું છે. આ દુકાન કાઢી નાખી છે, કાઢી નાખી છે તો એકદમ તો નીકળી ના જાય ને. એટલે આપણે જેમ તેમ નવો માલ લાવવાનો બંધ કરીએ અને જૂનો વેચવાનો રાખીએ. નવો માલ લાવવાનો બંધ કરીએ, નવો જૂનો વેચવાનો રાખીએ. પણ વેચતા સુધી રાહ જોવી પડે ને આપણે. ના જોવી પડે, ન જોવાય તો સારું. ના જોવાય તો સારું કે છે, ન જોવાય તો સારું. હજુ થોડા વખત પછી યાર લાગશે કે આવું નહીં બોલો તમે, થોડા વખત આવું નહીં બોલો. હા તો હજુ સ્ટેશન સ્ટેશનના પ્લેટફોર્મ એની પર છો, એમાં જ્યાં લોકોને ઉભો રહેવાનું રૂમ થાય છે ને ત્યાં છો. વેઇટિંગ રૂમમાં, વેઇટિંગ રૂમમાં, વેઇટિંગ. અને પ્લેટફોર્મ પર આવશે ત્યારે નહીં બોલો. તારી ગાડી દેખાશે, આવી આવી કે સાહેબ ને પછી પૂછવું નથી, ગુજરાત કરી જવાનું નથી. અને આત્મહત્યા કેવા રહેવાનું નથી, પછી કોર્ટ જવાય જ નથી. આનંદ કરતા ત્યાં ખોટાનો જ રોકકડાટ કરતો આવ્યો, નફાનો નફાનો આનંદ નહીં પામે એટલો ખોટાનો રોકકડાટ બહુ કર્યો છે ને. આનો આ ધંધો મળ્યો છે ને. એ વખતે કઈ ભય નતો લાગ્યો, એ વખતે કઈ ભય નતો લાગ્યો એમ કે સાહેબ, એમ કે તે ઘડીએ કશો ભય નતો લાગ્યો. તે આ જ્ઞાન ના પ્રસાદ. દાદા યાદ આયા કે આયા કરતા ને, દાદા યાદ આયા કરતા ને, તે જ એ પ્રસાદ થી દાદા હાજર થઈ જાય ને પછી ભય સારો લાગે. ભય તો હું જસુભાઈ છે તો હરી ભય, હું જસુભાઈ ના મારું તો હરી ભય. અને જતી રહેવાથી જેમ તેમ ગોઠવણી કરો તો પછી છે ભાઈ ગજન. અને રહેવા તો છે, એનું છે રહી જશે. ભદ્રપાલજી શું કહ્યું કે જેના જેના પરમાણુ જેવા કહ્યા છે તેને તેને આપી દઈ અને આરામ ઋણ મુક્ત થઈ જવું. એવું કહેતા કે ના દે આપે આપણે છૂટકો જ ના થાય ને. પૈસા પૈસા નો હિસાબ આવતો નથી, આ તો રાગ દ્વેષ નો હિસાબ. રાગ દ્વેષ રાગ હોય ને એટલે ભાઈ આપડે તો જન્મ બગલો એનો રાગ હોય તો જન્મ્યો આપડે તો બંગલો બનો આપડે જઈ રહ્યો એટલે દ્વેષ હોય તો એ લઈ જાય બગલો કઈ કઈ લઈ જાય દાવો મારું કે પેલું સંખેડા ગયા તો એ યાદ આવે, એકદમ સંખેડા ગયા હોય તો યાદ ચાલુ થઈ જાય. મનમાં વિચારે તો કશો માલ મનનો સ્વભાવ એવો છે ને, મનનો સ્વભાવ એવો છે ને, એ તો મનનો સ્વભાવ છે ને. અવળું બતાવે, અવળું બતાવે મન કે આમાં સુખ છે એમ એવું બતાવે. પછી મન માની જાય અને ઊંડે થી સમજાય તો માની જાય અને એવું કઈ નથી હોતું, એવું આડું નહી હોતું માની જાય. રેશમી ચાદર થી જ બાંધેલું છે ને બધું. દયા ખાન વ્યવહાર વેપાર હોય ને એમને કરુણા હોય કરુણા વાળા સવારે ને તેમ થોડી થોડી કરુણા તો આવી છે. સમજણ થી આવે કરુણા જોવાથી આવે કે સમજણ થી આવે જોવાથી સમજણ તો લોકો બધું બહુ હોય છે કે જોયા વગર ઉભે નહી. એ કરુણા ને સમજ તો હોવો જોઈએ ને, કરુણા ને સમજ તો હોવો જોઈએ ને એ વ્યક્તિ. કરુણા ને સમજ તો હોવો જોઈએ ને આ કરુણા છે. આપડે મહાત્મા હોય કોઈ બાકી બીજા બીજા દેવ કે ઢીલા થઈ ગયા છે આપડે મહાત્મા ને સમજ પડે. દાદા આ દાન લીધું ને મેં બીજું ઉઠવાની વ્યક્તિ લીધી ખુરશી બધી જાય બાથરૂમ નાય તો અડધી ડોળે ના રહીશ કેટલી રહે ત્રણ ચાર બધાને એક એક દલ ભાગ આવે તો વૈદ્ય મને કહ્યું હતું તમને એમ કહીએ જગત માં કોઈ દોષિત નથી, આ વાસ્તવિક માં અમે જાતે જોઈ કહીએ છીએ, કોઈ દોષિત છે નહીં, તમે દોષિત છો. જાગૃતિ રહે, જાગૃતિ વગર ના રહે ને, આ વાક્ય બહાર લોકો આપીએ તો ભૂલી જાય, પછી કલાક પછી કલાક પછી ભૂલી જાય. જાગૃતિ રહે, જાગૃતિ ક્યારે આવે? પાપ પછી થાય ત્યારે, આવરણ સ્વરૂપ જે પાપો છે એ ભસ્મીભૂત થાય ત્યારે. આ તો અખરું વિજ્ઞાન છે, એટલે ટૂંકું શું, કારણ ખુલ્લે ખુલ્લો આત્મા હોય છે તે કેવી રીતે ભાઈ ત્યાં એ બોલતા નથી, જેટલો ભરેલો ભાગ તેટલું જ બોલે, બીજે ન બોલે. અને જે બોલે બોલના છે એ કેવી નથી, એટલે આવી ફસામણ છે. તેમાં આક્રમ વિજ્ઞાન આવ્યું, આપણું કામ ચાલ્યું, કામ ચાલ્યું ના ચાલ્યું, અને ઘેર બેઠો પછી કોટ બોટ પહેરતો, શરદી સારું શરદી સારું એ પહેરતો નહીં, ના પહેરાય કાઢી નાખવાનો શરદી હોય સર. તને સમજ પડી આ વાત? નથી પડતી, કોઈ દોષિત જ નથી પડે. આપડે ઊંધું દેખાય કરે, જેથી આ બધું સંસાર ઉપર બુદ્ધિને દોષ જોતા બહુ આવડે. આમ કર્યું તેમ કર્યું પોતાને ના આવડે, એ જરી છે. આપડે કઈ તમારા દોષ નું વર્ણન કરો, એ બી ખાસ નથી, એક બે છે ખાસ નથી. ક્રોધ માન માયેલો ઓછા કરો, ત્યારે થતા છે. વાસ્તવિકતા નું જ્ઞાન હોય, કોઈ કોઈ છે તે દોષિત જ નથી, આપણે કરવાના જ ના રહે ને, પછી દોષિત નહીં રહ્યું એટલે પછી દોષિત જોઈએ એટલે પછી કરવું પડે, આપણે પછી કરવું પડે. વખતે પાછલા ક્રોધ માન માયેલો દોષિત દેખાડે તો પ્રતિકૂળ કરવું પડે, એટલે એ પોતા જતા રહે છે. સ્પષ્ટ કે છે, સ્પષ્ટ વેદે છે, એનું દર્શન તો શું કે માલકી નો દેહ, માલકી ની વાણી, વાણી જેની માલકી ને ફેરવતા. નહીં નહીં બોલ્યા કે થયું પછી આપડે બોલી શકીએ, પણ આપડે મેં ના હોય ભાષા તો વાપરી પડે, લખો ના કરે. બસ જે માલ છે એટલે ફિલ્મ તો નીકળી આવે ને, શરીર સારું રે, મન સારું રે, નહી તો મન ઢીલું થઈ જાય. એવો તો ફાયદો ના કહેવાય, ઘણો ફાયદો કહેવાય, ઘણો. કેટલી ઉંમર થઈ? 35 વર્ષ. 35? એટલે 35 આખો. મન બહુ સારું છે. બ્રહ્મચર્ય નો માલ મેં ભરેલો હોય, વિષય નો માલ ભરેલો હોય, માલ બધો, માલ બધો ભરેલો હોય અને પોતે માલ બધો વિષય નો ભરેલો હોય અને પોતે ફેરો ફેરો કરે એટલે આખો જે પુરુષાર્થ ચલ એનું એનું એ આવે ને પાછું પુણ્યમાં ને ફળ આવે. એમ કહે છે કે માલ બધો અબ્રહ્મચર્ય નો ભર્યો હોય અને એ બધો ફેરો ફેરો કરે એટલે એ જે પુરુષાર્થ કર્યો એનું ફળ આવે ને. આ અબ્રહ્મચર્ય નો માલ ભરેલો હતો તે ફેરવી ફેર્યો ને, ફેરો ફેરો કર્યો એ જે પુરુષાર્થ કર્યો એનું ફળ આવે ને. આવતા ભાવ અનુભવ બ્રહ્મચર્ય વગર મહેનતે થાય, વગર મહેનતે વગર મહેનત મહેનત ના કરવી પડે, ઘેર ઘેર ના કરવું પડે.